શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 156 કુરુક્ષેત્ર મહાત્મય. મોહિની બોલી, પુરોહિતજી, તમે બહુ કૃપાળુ અને ધર્મજ્ઞ છો. તમને ઘણા વિષયોનું જ્ઞાન છે. તમે મને તીર્થરાજ પ્રયાગનું મહત્વ મહાત્મય કહ્યું છે. સમસ્ત મુખ્ય તીર્થોમાં જે શુભકારક કુરુક્ષેત્ર છે તે સંપૂર્ણ લોકોમાં પરમ પવિત્ર છે, તેથી તમે તેનું વર્ણન કરો. પુરોહિત વસુએ કહ્યું, મોહિની, સાંભળો, હું ઉત્તમ પુણ્યદાયક કુરુક્ષેત્રનું વર્ણન કરું છું, જ્યાં સ્નાન કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. કુરુક્ષેત્રમાં મુનીશ્વરો દ્વારા સેવિત અનેક તીર્થ છે, તે બધાનો હું તમને પરિચય આપું છું. તે શ્રોતાઓને પણ મોક્ષ આપનાર છે. બ્રહ્મજ્ઞાન, ગયા શ્રાદ્ધ, ગાયને સંકટમાંથી બચાવતા, મૃત્યુ થવું અને કુરુક્ષેત્રમાં નિવાસ કરવો, આ ચારે સાધનોથી મોક્ષ પ્રાપ્ત થાય છે. સરસ્વતી અને દૃષદવતી આ બંને દેવ નદીઓની વચ્ચેનો જે ભાગ છે તેને દેવ સેવિત બ્રહ્માવર્ત એટલે કે કુરુક્ષેત્ર કહે છે. જે દૂર રહીને પણ હું કુરુક્ષેત્રમાં જઈશ અને ત્યાં સ્નાન કરીશ આ પ્રમાણે કહે છે, તે પણ પાપોથી મુક્ત થઈ જાય છે. જે ધીર પુરુષ ત્યાં સરસ્વતીના તટ પર નિવાસ કરશે તેને અવશ્ય બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થશે. દેવી, દેવતા, મહર્ષિ અને સિદ્ધગણ કુરુક્ષેત્રનું સેવન કરે છે. તેના સેવનથી મનુષ્ય સ્વયં પોતાનામાં જ બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે. પહેલાં તે સ્થાન પર પુણ્યમય બ્રહ્મ સરોવર પ્રગટ થયું, ત્યાર પછી ત્યાં પરશુરામ કુંડ થયો અને ત્યાર પછી તે કુરુક્ષેત્રના નામથી પ્રસિદ્ધ થયું. પૂર્વકાળમાં બ્રહ્માજીએ જેનું નિર્માણ કર્યું હતું તે સરોવર આજે પણ ત્યાં સ્થિત છે. ત્યાર પછી જે આ બ્રહ્મવેદી છે તે તેની બ્રાહ્ય દિશામાં સ્થિત છે. મુનીશ્વર, માર્કંડેય જ્યાં ઉત્તમ તપસ્યા કરી હતી ત્યાં પ્લક્ષ એટલે પાકરના વૃક્ષથી પ્રગટ થઈને સરસ્વતી નદી આવી છે. ધર્માત્મા મુનિએ સરસ્વતીનું પૂજન કરીને તેમની સ્તુતિ કરી. ત્યાં તેમની પાસે જે તળાવ હતું તેને પોતાના જળથી ભરીને સરસ્વતી નદી પશ્ચિમ દિશા તરફ વહેવા લાગી. ત્યાર પછી રાજા કુરુએ આવીને ચારે બાજુથી તે ક્ષેત્રને હળ દ્વારા ખેડ્યું. તેનો વિસ્તાર 5 યોજનનો હતો. ત્યાં દયા, સત્ય અને ક્ષમા વગેરે ગુણોનો ઉદ્ગમ છે. ત્યારથી સમંત પંચક નામક ક્ષેત્રને કુરુક્ષેત્ર કહેવામાં આવ્યું. દેવી, ત્યાં સ્નાન કરનાર માનવ અક્ષય ફળ પ્રાપ્ત કરે છે અને ત્યાં દેહ ત્યાગ કરનારા વિમાનમાં બેસીને બ્રહ્મલોકમાં જાય છે. કુરુક્ષેત્રમાં ઉપવાસ, દાન, હોમ, જપ અને દેવપૂજન આ બધાનું ફળ અક્ષય થઈ જાય છે. કુરુક્ષેત્રની બ્રહ્મવેદીમાં મૃત્યુ પામનાર ફરી આ સંસારમાં જન્મ લેતો નથી. મોહિની, જે કુરુક્ષેત્રના વન તીર્થો અને સરિતાઓની પુણ્યપ્રદ યાત્રા કરે છે તેના માટે આ લોક અને પરલોકમાં કોઈ વસ્તુ દુર્લભ નથી. અધ્યાય 156 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.